જે વિકલ્પ આપો, માગો ભોક્ષ, માગો જે માગો છે. શું કરું તો બોલો, હવે આક્રમ વિજ્ઞાન થયા એટલે હું તમને સમજાવું છું આક્રમ શું છે તે. શ્રીમદ સ્વામી થોડી સમજણ પડી, આગળ પર સમજો તો આ પણ યાદ હશે ના દેખાય એટલે મારી પાસે આવીને રહેવું પડે. બા શું કહે, તમે બીજી દ્રષ્ટિ આપું ત્યાર પછી તૈયાર કરું ત્યાર પછી દેખાય. આ દ્રષ્ટિ તો આપણા શું દેખાય, આવું દેખાય ને હરો દેખાય એ દેખાય બધું. આમાં તો આ દેહ માં જ રહેતો નથી, 28 વર્ષથી દેહ ના પાડોશી તરીકે રહું છું. હવે એ તમને કેવું દેખાય, આ દેહ નો માલિક નથી, અને ટાઈટલ નથી, આ મન નો માલિક નથી, આ વાણી નો માલિક નથી. કોણ બોલે છે આપની સાથે, આપની સાથે કોણ બોલે છે? કોણ? આત્મા બોલે તો પછી હું ઊઠું ને ત્યાં એવું બોલશે પછી. તો આ 200 ડોલર નું આત્મા 250 નું થયેલો આત્મા ના બોલે. આ ઓરિજિનલ ટેપ રેકર બોલે છે, આ ઓરિજિનલ ટેપ રેકર વક્તા છે. તમે શ્રોતા છો અને જ્ઞાતા દ્રષ્ટા છો. શું છો? જ્ઞાતા દ્રષ્ટા પદમાં નિરંતર રહું છું. તાર લોકો સાક્ષી ભાવ, સાક્ષી ભાવ તો જાનવરો નું હોય છે. સાક્ષી ભાવ તો અહંકારી ભાવ છે. શું છે? અહંકાર જોઈ શકે સાક્ષી ભાવ. સમજ ને, એ કર્માધીન વસ્તુ છે. આના તો પુરુષાર્થ છે. જ્ઞાતા દ્રષ્ટા તો શું છે? પુરુષ થયા પછી નો પુરુષાર્થ, પુરુષોત્તમ પણ ગુણ છે. આપ સમજાય ને? રાતે ગજાય વિચાર સાંભળવા એમ નાખ્યો, વાંચવા એમ નાખ્યો, જાણવા એમ નાખ્યો, એ અપૂર્વ વસ્તુ છે. આ થોડું સિંહદર સામે સમજ પડી તમને, અને એમની કૃપાથી આ બધું આ દુનિયા આખી ફેરફાર થઈ જશે. નિમિત્ત અમે થઈ જઈશું વસ્તુ. શું કહ્યું? અત્યારે 10,000 માણસો તમને એવું કહે આવીને કે અમે ચિંતા જોઈ નથી, ચિંતા અમે જોઈ ને ધંધા મોટા મોટા કરે ચિંતા જોઈ ને. 50,000 માણસો છે પણ 80,000 માણસો એવું જ કે તમને કે ચિંતા અમે જોઈ નથી. આ દાદાના નિજાને છે. મેં કહ્યું છે કે એક ચિંતા થાય મારી પર $2,00,000 નો દાવો મારજો. કહ્યું શું? કહ્યું આવું ગેરંટી વસ્તુ છે. આવું વર્લ્ડમાં કોઈ દાખ બન્યું નથી એવી વસ્તુ બની છે. પણ સમજણ પડે તારે એ સમજવું, એ પુણ્ય કાપી હોય ત્યારે શું કરે તે સમજે. આ તો પુણ્ય પરિપક્વ હોય ત્યારે સમજણ પડે નથી. બાકી આ બધા તો બધા રિલેટિવ માર્કો તે વિકલ્પો આપણે જો બે બે ચાર ગાળો દે ને તો ખબર પડી જાય. હા, આ તો રિલેટિવ માર્કો વિકલ્પો, અને આ તો રિયલ માર્ગ, રિયલ કાયમ ને માટે શાંતિ. એવા અમારી આજ્ઞામાં રહે તો છૂટા પછી બધાને કહેલું છે કે અમારી આજ્ઞામાં રહે તો એક ચિંતા થાય $2,00,000 દવા મળશે. અત્યારે અમેરિકામાં કેટલાય માણસ અમારી આજ્ઞામાં રહેશે. 97 સિટીમાં ફર્યો હું અમેરિકામાં, ફર્યા 4 મહિનામાં. એક જગ્યાએ રહેતો નથી, લોકોને ઘેર છે. તેના સંસ્કાર બરોબર, ઘરના સંસ્કાર બધા છે. પણ એ ના હોય આશ્રમ પાસમાં ના હોય. અક્રમ એટલે શું? 10 લાખ વચ્ચે અક્રમ માર્ગ નીકળે છે. 10 લાખ વચ્ચે નીકળે છે. ત્યાં સુધી કયો માર્ગ ચાલ્યા કરે છે? ક્રમિક માર્ગ. ક્રમિક આ રિલેટિવ માર્ગો છે, ક્રમિક માર્ગ છે. એટલે સ્ટેપ બાય સ્ટેપ, સ્ટેપ બાય સ્ટેપ, સ્ટેપ બાય સ્ટેપ. ક્રમિક એટલે સ્ટેપ બાય સ્ટેપ. જેટલો પરિક્રમ છોડો એટલા ઊંચા ચડો. એ ક્રમિક માર્ગ. શું કહ્યું? સમજ પડી ને. દરેક ધર્મ શું કે જેટલા પરિગ્રહ છોડો તેટલા પગથિયા ઉપર ચડશો. હવે એમાં કોઈ સંત પુરુષ મળે ત્યારે તો પગથિયા ચડાવે 5,000. પછી કોઈ કે છે આવો ઈશ્વર વિપણ આગળ છે તે એ છે શું કે છે કોફી આવું છે ચાલો 3,000 પગથિયા ઉતારે પાસે ચડી ઉતારે એટલે ભટાય ભટાય ભટાય ભટાય. અને અનંત અવતારમાં મનુષ્ય માંથી જાનવર માં જા જા કરે છે ભાન જ નહીં રહેતું. હવે એને ખબર જ નહીં પડતી હું છે. હવે અહીં કર્મ જાનવર નો કરે એટલે પછી જાનવર માં જ જવું પડે. તો અહીં લોકો રાણ સમજણ વાળા લોકો એવું બોલે મનુષ્ય થયા પછી હવે ફરી જાનવર નહીં થવાનું એટલે નિરાશ થઈ ગઈ તાળું વાંચી દીધું. પછી ચોરીઓ કરો ફાવે કરું આવું જૂઠું આરોપણ કરી લોકોને ફસાયા અને મારી નાખ્યા લોકોને શું કર્યું. આ તો બધી જવાબદારી છે. તમે પાછળતા કરો તો પછી એની જવું પડશે. માનવતા કરો મનુષ્ય માં રહેશે. સુપરિષ્માન સ્વભાવ છે તો દેવગતિ માં જશો અને રાક્ષસી સ્વભાવ છે નર્ક માં જશો. અહીંથી બધે જ રહે છે. કેટલા લોકો ઊંધે પાટા બની માર માર કે અસ્પતાને તમને લાગે છે મનુષ્ય માંથી ફરી મનુષ્ય આવ્યું. તમે એમને કહ્યું મનુષ્ય માંથી મનુષ્ય થાય છે તો હું કઉ છું એમાં ત્યાં શું કહ્યું છે. પણ તે મનુષ્ય માંથી મનુષ્ય થાય છે એનું પુરાવો તો જાણું છું કહ્યું. તમે તો આગળ મેટર્નિટી વોર્ડ માં મનુષ્ય માંથી મનુષ્ય જ આવે કૂતરું ના આવે. તો આગળ મેટર્નિટી વોર્ડ માં કૂતરું ના આવે પણ આ કર્મ ની થિયરી લઈ જાય ત્યાં જાનવર માં. મેટર્નિટી વોર્ડ માં તો મનુષ્ય નો જન્મ આવતાર બંધ એટલે બસ તમારા જન્મે એ મનુષ્ય માંથી મનુષ્ય થાય. મનુષ્ય ની પેટે મનુષ્ય થાય કૂતરા ના આવે. લોકોએ મારી નાખ્યા લોકોને હું તમે પાસે બધા પોતાના કર્મ પોતે જ ભોગવવા પડશે. શું માટે કર્મ એક પણ ખરાબ કરાય નહીં. સુખ આપો તમને સુખ મળશે દુઃખ આપો દુઃખ મળશે. હવે અક્રમ માર્ગે તો શું કે તમારે કશું કરવાનું નહીં. જ્ઞાની પુરુષ નથી કરવાનું બધું. શું એમની આજ્ઞા માં જ રહેવાનું તમારે. અને આજ્ઞા બહુ સહેલી પાછી એમ તમને પૂછી જવું કે આજ્ઞા અઘરી છે એવી રાખીએ તજ્ઞા અને તે પાડવાની તે પાસે 70% તે 100% નહીં. અક્રમ એટલે લિફ્ટ માર્ગ. લિફ્ટમાં બેસી જવાનું સારું પેલું સારું. કા કોપ નીકળે છે આ ખરેખર ધોરી માર્ગ નથી. આ ધોરી માર્ગ પેલો છે. આ તો ડાયવેજન રોડ છે. કોઈ ફરજ બધા 2-3 લાખ માં ઇનામ મળી જાય નીકળી જાય બધું સમજ ને. એરામાં નીકળી જશે બધા લોકોમાં અને દુનિયા થતી થઈ જશે. જો 2.5 લાખ વાળાની વસ્તી ખલાસ થઈ જવાની. 2.5 બદમાશ ની અડધી વસ્તી આમ ખલાસ થઈ જવાની છે. અત્યારે આક્રમ વિજ્ઞાન છે. આ તો જ્ઞાન નથી. આક્રમ વિજ્ઞાન એટલે કોઈ કોઈ પણ માણસ એવો જગત નો નથી જેને બુદ્ધિના હલાવી શકે અઘરી ગાલી શકે એવું અક્રમ વિજ્ઞાન છે. સિદ્ધાંત જેનો સ્ટેન્ડ પણ છે તે આ વિરોધાભાસ ના ઉત્પન્ન થાય. એવું સિદ્ધાંત જ્ઞાન. મોટા મોટા લેખકો છે આમાં તો બધા પીએચડી બધા ઘણા ખરા પીએચડી જ છે આમાં. અમે બીજા લોકોનું કામ નહીં આ બીજા આ પરચુણ માણસોનું કામ નહીં બહુ એમ સમજાય ના પડે ને. જેટલું સમજણ પડે એટલું જ જેરી છે કે ને. અમારી પ્રશ્ન ઉભો થાય છે અમે કે છે હવે આટલે એથી આગળ ચાલુ આવે બે થયા છું. બીજું દ્રશ્ય અને દ્રષ્ટા એક જ છે તેનો ખ્યાલ આપો. દ્રશ્ય અને દ્રષ્ટા બે શબ્દ જુદા છે ને એટલે બે શબ્દ બે જુદી જ વસ્તુ છે એક જ નથી. તો જેમ તમારે છે તે આ આ ટ્યુબલાઇટ તમને દ્રશ્ય નહીં દેખાતું, દેખાય છે ને? એ તમારું દ્રશ્ય છે અને તમે દ્રષ્ટા છો, પણ આ તો અજ્ઞાન દ્રષ્ટા અને અજ્ઞાન દ્રશ્ય. જ્ઞાન દ્રષ્ટા અને જ્ઞાન દ્રશ્ય એટલું જ જાણવાનું છે. પછી આ તો અજ્ઞાન તો છે જ, આ બુદ્ધિ નું છે દ્રશ્ય. કેવું? એટલે દ્રશ્ય અને દ્રષ્ટા, દ્રષ્ટા બધા ચેતન છે. ચેતન માં ગુણ કયો છે? જ્ઞાતા દ્રષ્ટા પણ, બીજો કોઈ ગુણ નથી. પરમાનંદ, પરમ જ્યોતિ સ્વરૂપ, એ બધા પોતાના સ્વભાવમાં રહે જ્ઞાતા દ્રષ્ટા તરીકે. અને આ બધું દેખાય ને, જ્ઞેયો અને દ્રશ્યો બધા દેખાય. જ્ઞેય અને દ્રશ્ય, જ્ઞેય જ્ઞાન થી જ્ઞેય દેખાય અને દ્રષ્ટાપણા થી દ્રશ્ય દેખાય. સમજો ને? જય સત્યાન દાદા ભગવાન દાદ. 10,000 શું થોડું ઘણું સમજાયું તમને? અમે તમને આ શનિવારે એ પ્રજા આપીશું, તમે જ્ઞાતા દ્રષ્ટા મળી શકો. આત્મા કરોડો અવતાર થી આત્મા પામ્યા નથી માણસ, જે તમે અહીં 2 કલાકમાં પામી જશો. ફક્ત અમારી જોડે સીધા રહેવાની જરૂર છે. અમારી અમારી એક એક શબ્દ તમારે એક રેગ્યુલરલી તે કરવા જેવી, સમજ પડે ને? કારણ કે આ ભાજી મૂળા નહીં, માર્કેટ મટીરિયલ નહીં, બહાર તો બધો માર્કેટ મટીરિયલ છે. શું છે? વિનાશી ચીજો છે બધી. વ્યક્ત અને અવ્યક્ત, અવ્યક્ત માંથી વ્યક્ત ઉત્પન્ન થયેલું છે, ઉત્પન્ન થયેલું નથી. અવ્યક્ત એટલે આવરણ સહિત, અને વ્યક્ત એટલે આવરણ ખસી ગયું. જેમ કોઈ કોઈનું સ્ટેચ્યુ હોય, નથી કેતા કે ભાઈ અનાવરણ વિધિ કરવાની છે, એટલે પેલો ઉપરનો પડદો ખેંચી લે, એટલે વ્યક્ત થઈ જાય. એવું આ વ્યક્ત ને લઈને આ સંસારમાં અજ્ઞાનતા છે. બધાના આત્મા સરખો જ છે અને પૂર્ણ સ્વરૂપે છે. શું છે? આ કઈ બધા લોકો કહે છે મારામાં, શું કહે છે લોકો? લોકો શું કહે છે? મારામાં અંશ રૂપે છે. કે છે? શું કહે છે? અંશ રૂપે. હવે આવી અંશ રૂપે એટલે લોકો શું સમજ્યા? કે ભગવાન મોટો કોરા જેવો છે, એના ટુકડા કાપી કાપીને બધા નાખ્યા છે. એ રહ્યા છે શું? અંશ રૂપે એવું નથી. ભગવાન ના ટુકડા ના થાય. પણ ભગવાન તો કે ના લોકો ખાતા નથી આવડતું, ખાવું તે જાણતા નથી. એટલું બધું ભણ નથી. આ તો માણસ થયા છે, સી રીતે દયા કયા પૂંછી માણસ થયા છે, એ ભાઈ પાછા બીજા રસ્તે જતા રહેવાના. જો સારું કરશે તો તે કોણ રહેશે? એટલે આ તે અંશ રૂપે નથી, પણ સર્વાંશ રૂપે છે દરેકમાં. શું છે? ભગવાન સર્વાંશ રૂપે એટલે સંપૂર્ણ રૂપે છે તમારો. એને પ્રગટ કરવાના છે. અવ્યક્ત છે તે વ્યક્ત એટલે પ્રગટ. તો પ્રગટ ને મળવાથી આપણે પ્રગટ થાય. પ્રગટ જ્યોતિ સ્વરૂપ જેવું થાય એટલે આપણો પ્રગટ થાય. તેથી પેલા કબીર સાહેબ કહે છે ને, સબ ઘટ મેરે સાંયા, ખાલી ઘટ ન કોઈ, બલિયારી ઉસ ઘટકી જો ઘટ પ્રગટ હોય. જ્યાં પ્રગટ થઈ ગયા 14 લોકોનાથ, એ ઘરની બલિયારી છે. અને આ તો અર્ધત ની બલિયારી છે. આ તો તમારું ઉપરી કોઈ નથી એવું કહેવાય. શું કહું? તમારું ઉપરી કોઈ નહીં. આખો દાડો સારું ઉપાધ્યો કરો, ચિંતા કરો, તમારું કોઈ ઉપરી છે નહીં. તમારું ઉપરી જે ભગવાન, એ તો તમારું સ્વરૂપ છે. શું છે? અને જો આખો દાડો બફાયા કરે ચિંતા ને વરીને મોડા પર દે ને, બધા કાઢી નાખી બધા, નામ એક પણ ચિંતા કરવાની, બધી જવાબદારી મને આપી દો. એટલે આ ભગવાન સર્વાંશ રૂપે છે. સર્વાંશ રૂપે એને ફક્ત ઉપર જે આવરણ છે એ જ્ઞાની પુરુષ પાસેથી એમનું લાઈટ આપણે શરૂઆત થકી પ્રાપ્ત થઈ ગયું, લાઈટ તરકી ગયું, એ આવરણ જતું રહે. અવ્યક્ત એ આવરણ અને વ્યક્ત એટલે આવરણ નીકળી ગયું. અનાવરણ કહેવાય નીકળ્યું. આત્માનો સ્વભાવ શું? આત્માનો સ્વભાવ ચેતન. ચેતન એટલે જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદ. બીજા બધા બહુ ગુણો પણ મુખ્ય ગુણા જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદ, એ જ આત્માનો સ્વભાવ. બીજા તો બધા બહુ ગુણો તમને બતાડીશ છે ત્યારે, ત્યારે આપવા પડશે ને ત્યારે. બાકી હા કોઈ પુસ્તકોમાં વર્ણન હોય કે આત્મા તો બાળો બાળી શકાય એવો નથી, ભીજ્યો પાણીથી ભીજે એવો નથી. અરે તો ઘડિયાળ એવા આવ્યા બધા વોટરપ્રૂફ ફાયર પ્રૂફ, એટલે લોકો બધા કંટાળી ગયા કે આવા ઘડિયાળ જેવો છે આત્મા. આત્મા તો અનંત ગુણનું ધામ છે, પરમાત્મા છે. એ આત્મા એ જ પરમાત્મા છે, પ્રગટ થઈ જવો જોઈએ. અત્યારે આ મનુષ્યની કઈ સ્થિતિ છે? મૂઢાત્મા દશા છે, બહિર્મુખ દશા છે. કઈ દશા છે? બહિર્મુખ આત્મા, બહિરાત્મા. આપ સમજો ને? એટલે ભૌતિકમાં સુખ માની રહ્યો છે. એ મૂઢાત્મા દશા કહેવાય, આત્માની મૂળ દશા કહેવાય. અને જયારે જ્ઞાની પુરુષ ની કૃપા થશે ત્યારે એ અંતરાત્મા થાય, અને અંતરાત્મા થઈ અને પોતે પરમાત્મા થાય. શું કહે? આ સમજ ને? પોતે જ પરમાત્મા થવાનું જ નથી. આ જગત ની ચીજો ની ભીખ છૂટે નહીં ત્યાં સુધી દાડો કરે. કોઈ પણ જાતની ભીખ એ વસ્તુ આપે નહીં, કારણ ભૌતિક મત છે ને. તો જગત ની કોઈ પણ જાતની ભીખ, એટલે અમારી સર્વસ્વ પ્રકારની ભીખ ગયેલી. એટલે અમને આખું ભગવાન આખા બ્રહ્માંડ નું પ્રતિનિધિ પણ છે અમારા. સદા નિમિત્ત છે. શું છે? સદા કરતા નથી, અમે નિમિત્ત છીએ. શું છે? આ કહો ને, સત્તા બ્રહ્માની સત્તા છે ભારતમાં, અને તમને પણ એ સત્તા આપવા તૈયાર. તમારી તૈયારી છે. એટલે આત્માનો સ્વભાવ શું? આત્માનો વિભાવ કહેવાય છે. શું કહેવાય છે? આ સંસાર દશા એ આત્માનો સ્વભાવ નથી, વિભાવ કહેવાય છે. વિભાવ એટલે વિશેષ ભાવ, વિરુદ્ધ ભાવ નહીં. એટલે જ્યાં સુખ છે ત્યાં આગળ તેની વાત થોડી, અને જ્યાં સુખ નથી ત્યાંથી ખોલવા પડી. શું થયું? બહાર કોઈ વસ્તુમાં સુખ હોય નહીં, એ બધી કલ્પનાઓ છે. અને જે સુખ આવે છે બહારની વસ્તુમાં તે આરોપણ કરેલું છે. આત્મામાં સુખ એમાં નાખીને પછી ખાય છે. આત્મામાંથી સુખ કાઢી અને પછી એમાં નાખીને પછી ખાય છે. બીજામાં સુખ હોય નહીં. જો જલેબી પર સુખ હોય તો બધાને લાગવું જોઈએ સુખ, પણ બીજા કેટલાક માણસે ના, મને જલેબી દેખતી નહીં ગમતી, કારણ કે એને માની જ નથી એવી. અને માને નહીં તો હજી આત્મામાંથી સુખ નાખે નહીં. એમ આ આરોપણ કરેલું સુખ છે. આ સાચું સુખ નહીં. સાચું સુખ જગતે જોયું નથી. જયારે જોયું સત્યાવીસ વર્ષથી મને ટેન્શન નથી જોયું. મેં 27 વર્ષ થયા ટેન્શન જોયું નથી કોઈ પણ પરિસ્થિતિમાં. અમને ગમે તે પરિસ્થિતિ ટેન્શન. એટલે આવું આવું તમે પણ એવા છો, જેવું હું છું એવા તમે છો. કઈ કરે મહાવીર ભગવાન નું કે ઋષભદેવ ભગવાન નું લાયસન્સ નતું કે પોતે બધા ભગવાન થઈ જાય, બીજા બધા કુંભાર રહે. શું કહ્યું? આ વિધાઉટ માય ગોડ જેની મમતા છે તે ભગવાન થઈ ગયો. શું થયું? આ વિધાઉટ માય ઇઝ ગોડ, સેપરેટ આય એન્ડ માય વિથ જ્ઞાની સેપરેટર. શું કહ્યું? સેપરેટ આય એન્ડ માય વિથ જ્ઞાની સેપરેટર. એમ પછી માય છૂટ્યું ભગવાન. આત્માનો સ્વભાવ પરમાત્મા ભાવ કેવો? વિતરાગ, વિતરાગ રાગ દ્વેષ નહીં થાય. જોઈ જાતમાં ગમે તે સંપૂર્ણ ભગવાન જ કહેવાય. શું કહ્યું? દાદા ભગવાન છે તે 360 ડિગ્રી ના છે. કેવા છે? સંપૂર્ણ ભગવાન. આખા બ્રહ્માંડ નો ભગવાન છે, ઓલ બ્રહ્માંડ નો ભગવાન છે. પણ એની 308 ડિગ્રી, મારી 356 છે. મારે હું દાદા ભગવાન નમસ્કાર કરવો પડે. શા માટે? મારી શી ઘરે મારે 4 ડિગ્રી ઓછી છે ને. તમે સમજો ને? તો તમારા મેં થોડી ઘણી વચ્ચે છે કે નહીં ભાઈ? હા, તે તમારે આ જ દેખાડું છું. આ દાદા ભગવાન તર્થ ફળ આપે છે. ધીસ ઇઝ ધ કેશ બેંક ઇન ધી ડિવાઇન સોલ્યુશન. શું કહે? કેશ બેંક. કોઈ દાદા કેશ બેંક વાંભળી નથી. કોઈ વખતે આટલા ભગવાન થઈ ગયા છે કેશ બેંક નહીં. ધીસ ઇઝ કેશ બેંક. અને તો જ માણસ ફાવે, નહીં તો આ તમે મારી જો સીધ ફાવો છો 3 કલાક પોતે. હવે પેલું તો આ દેશના હિન્દુસ્તાન દેશમાં કઈ લોક શામાં પડ્યા છે? જાણો છો કોઈ ધર્મ પડ્યો છે? ત્યાં કોઈ એક પણ માણસ ધર્મ સમજતો નથી. મતાર્થમાં પડ્યા છે. શેમાં પડ્યા છે? શેમાં પડ્યા છે? હા, મારો વૈષ્ણવ મત, આ મારો શિવ મત, આ દેવ ને સ્વામિનારાયણ મત, આ જૈન મત, બધા મતાર્થમાં પડ્યા છે. પડવાનું છે એમાં આત્માર્થમાં પડવાનું છે. તેને બધા મતાર્થમાં પડ્યા છે. એટલે આમ આ લોકોએ આ બધા ધર્મગુરુ એ બધા વેપારીઓ હોવાથી બધા લોકોને મતાર્થમાં નાખ્યા છે પોતાનો વેપાર ચાલવા માટે. અને આ બિચારા ઘેટાની પેટ ફર્યા છે ને. અને આખો દાડો મોડા પડી ગયેલો હોય છે. એટલે એમાં શું દુખાયું દાડું બધી ગયેલું મોડા પડી ગયેલો ચોપડેલું હોય છે. એટલે કરુણા ની ખાતર મારે અત્યારે 78 વર્ષે હું અમેરિકા ને બધે 1 મિનિટ પણ મને રજા નથી હોતી. આ લંડન આવે ત્યાં ઘરાકી નથી. એટલે અહીં 3-4 કલાક મને શાંતિ રહેશે. બધા અહીં ઘરાકી નથી. જોવા જુઓ તો 5 મિનિટ ઘરાકી જાય. અમેરિકામાં તો મુકવા આવ્યા હતા. ન્યુયોર્કમાં છે તે લગભગ કેટલું માણસ હતું? પછી આવતી ચાલતા ડાયરી કે ના 1 મહિનો રાખો કે છે. એટલે આમ આત્માર્થ જવા માટે હું તો કોઈ જાતનો આશ્રમ બદલ ના પાડી ને. ઘેર ભાઈ હા ઝાડ નીચે અમે આ કરી આશ્રમ. આશ્રમ તો આપડે લોકો શું ઉપયોગ કરી દો તમે? ઘેર ઝઘડા થાય ને રોજ ભાંજળ થાય ને તો 1-2 મહિના થાય દર્શન કરવાનું નામ તે આવી જાય ને તો આગળ 15,000 પડી રમવો ભાંગરા રૂપિયા. શ્રમ ઉતારવા માટે જાય છે. તો હવે આશ્રમો શ્રમ ઉતારવાનું સ્ટેશનો થઈ ગયા. જે શ્રમ લાગેલો ને તેનો ઉતારવાનો. એટલે આશ્રમ પાસનું પછી શહેર ફરજિયાત માંધું પડ્યું. આ આત્માર્થ આ મતાર્થ જવા માટે શું મધું પડ્યું ફરજિયાત? કે 3 ડેરાસર બંધાય છે. આ સિમંદર સ્વામી જે જીવતા છે તેમના માટે બંધાય. તમે કહ્યું ને જે ગયા એનું નામ દેવાને. કૃષ્ણ ભગવાન જીવતા છે એમનું બંધાય છે. કૃષ્ણ ભગવાન જીવતા છે તેમનું બંધાય છે. અને શિવ પણ જીવતા હોય છે. શિવ એટલે કલ્યાણ સ્વરૂપ જાણ્યો હોય ને તે બધા શિવ કહેવાય. એટલે 3 ડેરાસર બંધાય છે. અને 3 જોડે બંધાય છે એમ ભેગું નહીં જુદા પણ બધી જગ્યાએ દર્શન કરી. અને આ લોકોનો મતાર્થ બધો છે. તો રહેશે હું એવી મૂર્તિઓમાં એવી પ્રતિષ્ઠા કરી. મૂર્તિઓ બોલશે તમારી જોડે. મૂર્તિઓ વાતો કરશે. બોલો પછી નાખી જાય લોકો. પછી આ બાવા વેપારી વેપારી કશું ચાલવા નહીં, આ તો બધી ગંગ કરી ખાશે લોકો. એટલે બધું મધ્ય જશે, બધું જતું રહેશે બધું. હવે દેવ દેવી અનુભવ છે ને, તે મહાવીર નગર માં એ ત્યાં પણ દેવ દેવી છે ને, અહીં પણ દેવ દિવસ. તે ધર્મ નું રક્ષણ કરનારા દેવ દિવસ પણ ધર્મ નું રક્ષણ કરી આ લોકો જ જોવા માંગતા હતા. ધર્મ શું રાખી કરે, લાકડા માં કોણ હતા કરવે વાંચી આવે ને, લાકડા માં કોણ હતા કરવે ચીડિયા તૂટી જાય. એટલે આ બધું સીધું થઈ રહ્યું છે. શું થઈ રહ્યું છે? એટલે ત્રણ ડેરાસર બાંધવા માટે લોકોએ, હું તો પૈસા મારી માગણી કરવા દેવા જ નથી, એમની મારે ફાવે એ મોકલી આપે. પણ લોકો આ 6 મહિનામાં લગભગ 1.5 કરોડ રૂપિયા મોકલી આપ્યા અમેરિકા વાળાએ. 1.5 કરોડ રૂપિયા કારણ કે સંપૂર્ણ આર્ટ્સ નો બધા આ તમારા તમારા એ વાળા ડાકોર વાળા એ એક એક માસે 50-50 હજાર લાખ રૂપિયા આપ્યા છે બ્રાહ્મણો એ. 2-5 હજાર ની લાખ રૂપિયા. કારણ કે આ સાચી વાત, આ દુનિયામાં હોય તો કલ્યાણ થાય, બધું કલ્યાણ થાય નહીં. ક્યાં બાંધવાના છો? બંધાય છે એટલે ચાલુ જ છે. કઈ જગ્યાએ? આપડે હાઈવે ઉપર, સુરત સુરત હાઈવે ઉપર, તાપી નદી ને હાઈવે, ત્યાં આગળ સિમંદર સ્વામી નું, આ બાજુ કૃષ્ણ ભગવાન નું મોટું દયા કરે. ખુશ થઈ ગયા એમને સુરત પાસે આવ્યું એટલે. કોણ ખુશ થઈ ગયા? એમને શું છે? સુરત ના ને? હા બરોબર. ખુશ થઈ ગયા દાદા ને અમદાવાદ વાળા ખેંચવા માંગતા હતા મુંબઈ વાળા. તો આ ફાની માની આવી ને પછી ભાડા 12 હજાર લખો ગયા. તારા તો લેવાય જ નહીં કહ્યું તું, તારા બાપ પાસે લઈને આવું, ના હું કમાઈ ને આપીશ. ત્યાં કમાઈ ને આપે છે એ પોતે કમાઈ ના, કારણ 12-5 હજાર ખર્ચો કઈ નથી. એને ઘરનો ખર્ચો એટલું બધો કરી નાખતી, એનો જાતનો એક્સપેન્સ, પોકેટ એક્સપેન્સ $75 તો બંધ થઈ ગયો. હવે કે નીરબેન જેવું બનાવો મને કે આ નીરબેન જેવું. હા તો પાછી અમેરિકન કોલોની બંધાય છે ત્યાં પાત્ર. આપણા લોકોને બંધાવવા સમજી જતો લગભગ 400-500 માણસ ના ક્યાં માગણી છે પોતાને રહેવાનું. કારણ કે આ દિવસ એને જિંદગી ત્યાં કાઢે ને એકદમ લાઈફ બિલકુલ કરેક્ટ લાઈફ, નો વરીઝ લાઈફ. તમારે શું કામ છે અહીંયા આગળ? તમારે તમે આપડા મહાત્મા ત્યાં બેસી ગયેલા હોય, પેલા ખુરશી પર બેઠેલા. એટલે અમારે દાદાજી બીજું કઈ જોયું નહીં, તમારું નામ સાંભળીને આવ્યા છીએ તો અમને કઈક આપી દો કે છે. ને શું જોયે છે? તકે બહુ હા પણ આપણે કહ્યું છે, બધું જોજો કર્યું, બધું કર્યું, પણ ચાવી આપી દો, કરે તમે આપી દે. તે આપ્યા પછી એ બે જણ આવીને પછી મને કહે છે કે દુનિયા દુનિયા તો લોખંડનું સોનું બનાવે છે, એવો પારસમણી હોય છે. શું કહે છે? પારસમણી એવા હોય છે કે લોખંડનું સોનું બનાવે છે, તમે સોનું નહીં એમને પારસમણી બનાવ્યા કે આવી છે. હા, જ્ઞાન અને મોક્ષ ના માર્ગે જવું છે. જન્મ મરણ ના ફેરા માંથી મુક્ત થવાય બેન. અમે જ કરી આપી તને, ટિકિટ બિકિટ બધું આપી દઈશ. મહેન્દ્રભાઈ ને એમના ચાર ભાઈઓ છે ને, ચારે ભાઈ અને એમની બે બહેન અને માધર, એ બધા લઈ લીધું છે. બધા મુક્તિ મળે છે. અને તારી બહેન પણ, તારી બહેન થાય મોટી થાય તારા થી કે નાની? નાના થાય. હે? નાના નાના. એટલે તને લાભ થશે, તને કહ્યું ને, મહેન્દ્રભાઈ કહ્યું હતું ને, અહીં બધો જ લાભ થશે, જે માગો એ લાભ થાય. અહીં તો ખુલાસો થઈ ગયા. બીજા કઈ પ્રશ્નો છે? તમારે કઈ પ્રશ્ન હોય તો પૂછજો. હા, બધા અહીં તમામ પ્રકારના પ્રશ્નો પૂછાય. આ તો ધીસ ઇઝ ધ વર્લ્ડ ઓબ્ઝર્વેટરી. ઓબ્ઝર્વેટરી શું પૂછાય? નહીં, એ જોઈને કે છે. આ બધું હું જોઈને કઉ છું. અમે પુસ્તક ની વાતો માં છે નહીં કોઈ. કરુણા હોય ત્યાં દયા ના હોય. કરુણા હોય ત્યાં દયા ના હોય, અને દયા હોય ત્યાં કરુણા ના હોય. કેવું? બે જુદી વસ્તુ છે. બોલો, આખી રીતે આ બધી જૂની વાત છે. સમજે પણ માણસ નું ગજું સિવા માણસ નું અમારા સેન્ટ પણ દયા ના હોય. સેન્ટ પણ દયા ના હોય. દયા નું ગ્રહ સંભાળ પૂરું થઈ ગયું ત્યાર પછી કરુણા ઉત્પન્ન થાય. કઈ થાય? દયા અહંકારી ગુણ છે. કેવો છે? અહંકારી ગુણ. અને ધ્વંદ્વ કે ગુણ કહેવાય. ધ્વંદ્વ એટલે દયા હોય તો નિર્દયતા અવશ્ય હોય. જ્યાં દયા હોય તો નિર્દયતા હોય. પણ દયા થી ધર્મ શરૂઆત થાય છે. ધર્મ ની બિગિનિંગ દયા થી શરૂઆત થાય છે. દયા ને મસ્તી કહેવામાં આવે. આ ફારી વાર માં કોઈ મસ્તી ના હોય. આ ક્રુઅલ હોય. સમજે ને? અને તમે મસ્તી વાળો. સમજાય વાત છે? પૂછે પૂછે ને, બધું પૂછે તો પૂછજો. તમે જે સવાલ ઉભા થાય છે પૂછજો. દયા અને નિર્દયતા નો હે દયા ની જોડે નિર્દયતા હોય એનો દાખલો આપો ને. શું? પેલો બિલાડી નો ને ઉંદર નો. શું? ઉંદર બિલાડી નો દાખલો આપો ને. કેમ? દયા અને નિર્દયતા. આપડે બુદ્ધ ભગવાન બેઠા હોય, આપડા બુદ્ધ થઈ ગયા ને, બુદ્ધ ભગવાન અને મહાવીર ભગવાન બે સમકાલીન થઈ ગયેલા, એક જ ટાઈમ લગભગ થયેલા. એ બંને બેઠા હોય, આ બાજુ બુદ્ધ બેઠા હોય, આ બાજુ મહાવીર બેઠા હોય, અને કોઈ માણસ ને ગામ માંથી લઈને જતા હોય અને માણસ ને પરું નીકળતું હોય, મહા દુઃખથી સબડતો હોય, એવો કોઈ એટલે લઈ જતા હોય, અને આ બેના માં જોવાનું આવે તો બેને શું અસર થાય તમને સમજાય? કહો બેને શું અસર થાય? કરુણા થાય. કરુણા થાય કોને? બુદ્ધ ને. બુદ્ધ ને કરુણા થાય, બુદ્ધ ને દયા આવે. બુદ્ધ ને દયા આવે અને મહાવીર ને કરુણા હોય, એટલે બુદ્ધ ને બહુ દુઃખ થાય, ભયંકર વાળો પાપ થાય, સહન ના થાય એટલે દયા આવે, અને મહાવીર ને પેટમાં પાણી ના આવે. લોકો દયા કયા પેલા અમારા માટે દયા કરે છે, પોતાના માટે દયા કરે છે, પોતાથી સહન નહીં થતું તેથી દયા કરે છે. પોતાને દુઃખ ઉત્પન્ન થાય પોતાની હાથે, એવું બને તમને? પોતાનું દુઃખ ઉત્પન્ન થયું છે અને પોતાનું દુઃખ મટાડવા માટે જ દયા કરે છે, આના બુદ્ધ ને તો બહુ દુઃખ થાય, સહન ના થાય, કારણ કે એમના દયા છે અને મારી નામ દયા નથી, કરુણા છે. પણ બુદ્ધ ને દયા ના કહેવાય, આજ ગાય અનુકંપા કહેવાય. એટલે દયા ને કરુણા બેની વચ્ચે લગભગ છે, એટલે છેલ્લી દિશામાં છે લગભગ, પણ અનુકંપા કહેવાય. એટલે દયા જ્યાં હોય ત્યાં નિર્દયતા હોય જ. આ મોટા મોટા સંતો દયાળુ બહુ હોય બિચારા, પણ કોઈ બધા શીખે છે ચીડે હોય ને તો આપણે સમજે કે આટલો બધો નિર્દય છે માણસ. એમ કે છે કે તુલસીદાસજી એ રામાયણ માં નેહ કર્યો, ગરીબ ઉપર નેહ કર એટલે પ્રેમ કરવાનો કહ્યો, દયા કરવાની કરી નથી. પ્રેમ કરવાનો કહ્યો, પ્રેમ કર એમ, દયા ના બતાડી, ગરીબ ઉપર દયા કરે એવું ના કહ્યું, ગરીબ ઉપર પ્રેમ રાખે એમ કહ્યું. એમ એવું છે ને, પ્રેમ તો જગત સમજ્યું જ નથી, જગત પ્રેમ ને સી રીતે સમજે બિચારું? પ્રેમ શબ્દ બોલે એટલું જ, આઈ લવ યુ, આઈ લવ યુ, પણ પ્રેમ શું છે એને સી રીતે સમજે બિચારું? પ્રેમ તો આખા વર્લ્ડ માં એક જ્ઞાની પુરુષ એટલા જ પ્રેમ વાળા હોય, બાકી બધું પ્રેમ તો હોય જ નહીં. પ્રેમ ની વ્યાખ્યા શું છે? કે પ્રેમ વધઘટ થાય એ પ્રેમ ના કહેવાય, વધી જાય ઘટી જાય એ બધું આશક્તિ કહેવાય. શું કહેવાય? આપ સમજમાં આવે છે? અને તમે અમને ગારો પડો તો એ ઘટી ના જાય, અમને ફૂલાર ચડો તો વધી ના જાય, એમાં પ્રેમ કહેવાય. સમજ પડી તમને પ્રેમ ની વ્યાખ્યા? જગત પ્રેમ જોયેલો જ નથી, એ પ્રેમ જોયો હોત ને તો પ્રેમ એ જ ભગવાન છે. પ્રેમ એ જ પરમાત્મા છે. પણ આ પ્રેમ આ તો આશક્તિ છે બધી. આ જાનવરો ના આશક્તિ એવી હોય, આ મનુષ્યો ની આશક્તિ. પૂછજે બેન, પૂછજે કે શું પૂછો. તમને કેવી રીતે ખબર પડી અમે અંધારામાં અંધારા લેતી છીએ? એમ કે છે, આપણને પોતાને શું ખબર પડે કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ? અને આ બેભાન પણ આમાં ક્યાં જઈ રહ્યા છે? આ તો ખરું લખ્યું, તમે અંધારામાં અંધારા લેતી રહ્યા છીએ. એમાં કઈ અધવાળું થાય? અંધાર ને ગમે એટલું લેતી રેટ કરીએ તો પૂરું ના થાય. સમજ ને? એટલે બેન લખ્યું, અમે અંધારામાં અંધારા લેતી રહ્યા છે તો દયા કરો અમારી પર. શું કે છે? કારણ કે બધું અંધારમાં ચાર પોલમ પોલ. કૃષ્ણ ભગવાન ને નથી જપની જરૂર, નથી તપની જરૂર, નથી ધ્યાનની. કીર્તન અને સત્સંગ બે ની જરૂર છે, તારે હોતો નથી કીર્તન અને સત્સંગ. કીર્તન કરો તો બહુ કલ્યાણ થઈ જાય. ભગવાન કીર્તન કરો છો બધા? એ તો પણ ફોટા વાળો ને, આ ચાર નો ફોટો વેચાય છે એનો ને, કે સાતા કૃષ્ણ નો. આ તો ચાર નો ફોટો વેચાય છે, મુસલમાન છોકરા વેચાય છે બિચારા. સાતા કૃષ્ણ નું કરો. અને સત્સંગ તો જગત જોયો જ નહીં. સત્સંગ તો હોય ક્યાંથી લાવે? સત્સંગ તો આ બધો પોતાનો કલ્પિત સત્સંગ બધો. કેવું? હા, પણ પેલા કરતો સારું. ઉધર રસ્તે જાય ને તેના કરતો ઉધર રસ્તે ના જાય, એને ઘૂસાયા કરતો સારું છે. કેટલાક બાળક ફરે, આખો દડો ફરે, પણ હોય તો એવું હોય ખરું કે ત્યાં હોય? હા, તો બસ એ રીતે આ ફેર બેસે. આ લોકો આપણા સંતો ફરે છે બળદ ની પેટ, અને આ ફરે છે બળદ ની પેટ. એટલે લપસી ના જાય તે ઘણો ઉપકાર કરે પ્રજન. લપસી ના જાય તો એ ઘણો ઉપકાર કરે. લપસી ના પડે એટલે અમારે જ્યાં ભેગા થઈ જાય બચ્ચા રહી જાય. શાનું ધ્યાન ધ્યાન કરતા હતા? ના, પણ તમે અત્યાર સુધી કરી છે. કશું ધ્યાન નથી કર્યું, ભગવાન ના દીવો કરીએ એટલું જ બસ. ધ્યાન નથી કર્યું કશું, તમે દેખાડો એ કરીએ એમ કહે. આ બધા ધ્યાન કરવા જેવા નથી. તેના કરતા આપડે તાજી પડેલી ભાઈ બહેન હોય ને, એને ધણી ઓફિસ માં જાય ને તો એનું ધ્યાન ધણી માં ધણી માં હોય. એ સાચું ધ્યાન, એ ધ્યાન સાચું. ધણી હોય કે ના હોય? કેમ હશે? એ ખાવા કરતી જાય તમે ધ્યાન ધ્યાન ધ્યાન. દાદા, આ કળિયુગ માં બહુ ના રે. હે? આ કળિયુગ માં એટલું બધું સત્યુગ ના જેટલું ના રે. એ તો પણ તે આપણે સમજવું જોઈએ. આપણે કળિયુગ ને ફેરી નાખી અને ત્યાં આપણે ધણી માં ધ્યાન કરીએ તો બહુ થઈ ગયું. આ ખબર ને, તો તારું મન મજબૂત થઈ જશે અને તારી બુદ્ધિ આ ચિત્ત એકદમ સરસ થઈ જશે.